શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 55મો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, મયારામ વિપ્રે પત્રો આપ્યા પછી તરત જ મુનિરાજ શ્રી રામાનંદ સ્વામીએ બંને પત્રોનું વાંચન કર્યું અને વર્ણિરાજના આગમનના સમાચાર જાણી સ્વામી અત્યંત પ્રસન્ન થયા. નીલકંઠ વર્ણિનો પોતાને વિશેનો પ્રેમભાવ અને ભગવાનના પ્રત્યક્ષ દર્શન માટે કરાતા તીવ્ર તપના સમાચાર વાંચી સ્વામી ગદગદ કંઠ થયા અને આંખમાં હર્ષના અશ્રુઓ ઉભરાયા. રામાનંદ સ્વામીએ પત્રમાં લખેલ સમગ્ર વૃત્તાંત સભામાં બેઠેલા સુંદરજી સુથાર આદિ ભક્તજનોની આગળ વાંચી સંભળાવ્યું અને નીલકંઠ વર્ણિના ગુણોની ખૂબ જ પ્રશંસા કરી. રામાનંદ સ્વામીએ પોતાના હસ્તે શ્રી નીલકંઠ બ્રહ્મચારીને આશ્વાસન આપવા તેમના પત્રના આપેલા પ્રત્યુત્તર સાથે બુદ્ધિમાન મુક્તાનંદ સ્વામી ઉપર એક પત્ર લખ્યો. સંસારના ત્રિવિધ તાપથી પીડાતા અનંત પામર જીવોને ભાગવત ધર્મનો ઉપદેશ આપી તેના તાપને દૂર કરી આનંદ ઉપજાવતા અને લોજપુરમાં નિવાસ કરી રહેલા મુક્તાનંદ સ્વામી આદિ આપ સર્વસંતોનું મંગળ થાઓ તથા સનત સુજાત બ્રહ્મર્ષિએ જે બ્રહ્મચર્ય વ્રતને સાક્ષાત બ્રહ્મની ઉપમા આપી છે તે તમારું બ્રહ્મચર્ય વ્રત નિર્વિઘ્ને પૂર્ણ થાવો. અત્ર ભુજનગરમાં વિરાજતા રામાનંદ એવા મારા બહુ રૂડા આશીર્વાદ સ્વીકારશો. મુક્તાનંદ મુનિ આદિ તમે સર્વે ભગવાનની કૃપાથી અમને જે કુશળતા વર્તે છે તે સર્વે સમાચાર જાણશો. તમે મયારામ વિપ્રની સાથે જે બે પત્રો મોકલ્યા હતા તે અમને મળ્યા છે. તે વાંચીને આપ સર્વેનું જે વૃત્તાંત હતું તે સમગ્ર વૃત્તાંત યથાર્થ મેં જાણ્યું છે અને તમારી સમીપે આવેલા વર્ણિરાજ નીલકંઠજીનું પણ સમસ્ત વૃત્તાંત મેં જાણ્યું છે. તેની સમસ્ત વર્તન રીતિ મનુષ્યમાં સંભવી શકે તેવી નથી, તેથી તે સામાન્ય પુરુષ નથી, પરંતુ મનુષ્ય ધર્મમાં રહેલા તે કોઈ ઈશ્વર છે. મને એમ છે કે હરિ ઈચ્છાએ તમારી સમીપે આવેલા તે વર્ણિરાજ શ્વેતદ્વીપ ધામના કોઈ નિરન્ન મુક્ત હોય અથવા બદ્રિકાશ્રમ વાસી કોઈ મુનિન્દ્ર હોય. તે કારણથી તમે સર્વે સંતો તે નીલકંઠ વર્ણિના મનને અનુકૂળ સેવા કરજો અને તેમની પાસેથી બ્રહ્મચર્ય વ્રતના રક્ષણ માટે યોગની કળાઓ શીખજો. નીતિ, ધોતી, બે પ્રકારની બસ્તી, નોળી અને કુંજરક્રિયા આદિ યોગની સર્વે ક્રિયાઓ શરીરની શુદ્ધિ માટે પ્રથમ શીખજો અને ત્યાર પછી ક્રમશઃ અષ્ટાંગ યોગની પ્રક્રિયાઓ શીખજો. તે નીલકંઠ બ્રહ્મચારી કહે તે પ્રમાણે આસન અને બહુ પ્રકારના પ્રાણાયામો તેમજ ઇન્દ્રિયોના પ્રત્યાહાર, ધારણા અને ભગવાનની મૂર્તિનું ધ્યાન અને સમાધિનો અભ્યાસ શીખજો. અષ્ટાંગ યોગના અભ્યાસ વિના નૈષ્ઠિક બ્રહ્મચર્યની સિદ્ધિ થતી નથી, તેથી બ્રહ્મચર્ય વ્રતના રક્ષણ માટે અષ્ટાંગ યોગના અભ્યાસ પરાયણ રહી યોગ સિદ્ધિનું સંપાદન કરજો. જે પુરુષો યોગ સાધનાના માધ્યમથી સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ એવા બ્રહ્મચર્ય વ્રતની સિદ્ધિ મેળવી જીતેન્દ્રિય થાય છે અને બ્રહ્મરૂપે ભગવાન શ્રીકૃષ્ણનું ભજન કરે છે તેવા પુરુષોને જ શાસ્ત્રમાં ઉત્તમ પ્રકારના ભક્તો કહેલા છે. બ્રહ્મચર્ય વ્રત સકલ પુરુષાર્થની સિદ્ધિ કરાવનારું હોવાથી અષ્ટાંગ યોગના અભ્યાસથી સિદ્ધ કરેલા તે વ્રતનું સર્વ પ્રકારે રક્ષણ કરવું. કેમ કરવું? તો કામરૂપી શત્રુ અને સ્ત્રીઓના પ્રસંગનો સર્વ પ્રકારે દૂરથી જ ત્યાગ કરવો. જે ભગવદ્ ભક્ત યોગી બ્રહ્મચર્ય વ્રતનું રક્ષણ કરવા ઈચ્છતો હોય તેણે જાણી જોઈને સ્ત્રીઓની સામે દ્રષ્ટિ માંડીને ક્યારેય જોવું નહીં, સ્ત્રી સંબંધી શૃંગારિક વાતો સાંભળવી નહીં અને કરવી નહીં, સ્ત્રીઓના ગુણ અવગુણનું વર્ણન કરવું કે સાંભળવું નહીં, સ્ત્રીઓના રમણ કરવાના સ્થાને ત્યાગી પુરુષે જવું નહીં, નિર્વસ્ત્ર નાની બાળા હોય તો પણ જાણી જોઈને તેને જોવી નહીં, સ્ત્રીઓની કાષ્ઠાદિકની પૂતળી કે ચિત્ર પ્રતિમાને જોવી નહીં અને સ્પર્શ પણ કરવો નહીં, દેવતાઓની પ્રતિમા વિના અન્ય સ્ત્રીઓની પ્રતિમા ચિતરવી નહીં, વળી ત્યાગી પુરુષે સ્ત્રીઓ સાથે ક્યારેય પણ હાસ્યવિનોદ કરવો નહીં અને તેની સાથે બોલવું પણ નહીં, માર્ગમાં સ્ત્રીઓની સાથે ત્યાગી પુરુષે ચાલવું નહીં, અન્ય પુરુષના માધ્યમ વિના સ્ત્રીઓને સાક્ષાત કોઈ કાર્યની પ્રેરણા કે જ્ઞાનનો ઉપદેશ ત્યાગી પુરુષે કરવો નહીં, સ્ત્રીઓએ અંગ ઉપર ધારણ કર્યા પછી ઉતારીને મૂકેલા વસ્ત્રોનો પણ સ્પર્શ કરવો નહીં, સ્ત્રી સંબંધી કોઈ પણ પ્રકારના સંકલ્પો મનથી પણ કરવા નહીં, ભગવાનના ભક્ત ત્યાગી પુરુષે મોટા આપતકાળ પડ્યા વિના સ્ત્રીઓના શરીરનો સ્પર્શ કરવો નહીં, તેમજ જે સ્થાનકને વિશે સ્ત્રીઓની સ્નાનાદિક ક્રિયા થતી હોય ત્યાં તે ક્રિયાઓ ત્યાગીએ ન કરવી, અને માર્ગમાં ચાલતી વખતે સ્ત્રીઓથી ચાર હાથ દૂર ચાલવું, જે ઘરમાં સ્ત્રી હોય તે ઘરમાં શયન કરવું નહીં, આ પ્રમાણેનું સદાચાર પરાયણ જીવન જે યોગી ભક્ત જીવે છે તે ઉર્ધ્વરેતા ભક્તને બ્રહ્માદિ દેવો પણ વંદન કરે છે, તે માટે આ ઉપર કહેલા ઉપાયો દ્વારા કામરૂપી શત્રુ થકી પોતાના બ્રહ્મચર્ય વ્રતનું સર્વ પ્રકારે રક્ષણ કરવું, જે યોગી ઉપરોક્ત સદાચારનું પાલન કરતો નથી અને પોતાના સંકલ્પને વશ થઈ સ્ત્રીઓનો પ્રસંગ કરે છે તે યોગી સિદ્ધ થયો હોવા છતાં પણ સ્ત્રીના સંગે આઠમા બ્રહ્મચર્ય વ્રતથી ભ્રષ્ટ થાય છે અને વારંવાર જન્મમરણરૂપ સંસ્કૃતિના દુઃખને પામે છે, જે યોગ માર્ગથી વ્રતનું રક્ષણ થાય છે તે માર્ગમાં કામ, ક્રોધ, માન, મદ, મત્સર, લોભ તથા ઈર્ષ્યા તેમજ અનેક પ્રકારના રસ આદિ દોષો વિઘ્ન કરનારા છે, તેથી યોગી ભક્તે તેમનો દૂરથી જ ત્યાગ કરવો, અને એ યોગી ભક્તોએ આહાર અને નિદ્રા પણ યોગ્ય પ્રમાણસર કરવા, દ્યુતાદિ વ્યસન માત્રનું ક્યારેય પણ આચરણ ન કરવું, સુરા અને માંસનું સેવન ન કરવું અને તેનો સ્પર્શ પણ ન કરવો, તથા જીવ પ્રાણી માત્રનો દ્રોહ ન કરવો અને કોઈની સાથે વૈરબુદ્ધિ પણ ન કરવી, પોતાનું હિત ઇચ્છતા યોગી ભક્તે કાયા, વાણી અને મનથી પણ કોઈ પ્રાણીની હિંસા ન કરવી અને પોતાની પણ હિંસા ન કરવી, ચોરીનું કર્મ ન કરવું તથા વર્ણાશ્રમ ધર્મનો ભંગ થાય તેવું કર્મ પણ ન કરવું, હે નિર્દોષ મુક્ત મુનિ, આ પૃથ્વી પર ઉપરોક્ત રીત પ્રમાણે જે ભગવાનના ભક્ત યોગીઓ સ્વધર્મનિષ્ઠ થાય છે તેના પર હું સદાય પ્રસન્ન રહું છું, શ્રીકૃષ્ણ ભગવાનના આવા સ્વધર્મનિષ્ઠ ભક્તો મને બહુ વહાલા લાગે છે, માટે હે બુદ્ધિમાન મુક્ત મુનિ, તમે પણ મારા શિષ્યવૃંદ એવા તમારા ગુરુભાઈ સંતોની સાથે શ્રી નીલકંઠ વર્ણીને ગુરુપણે સ્વીકારી તેમની પાસેથી યોગની રીત શીખજો, તપથી કૃશ થઈ ગયેલા નીલકંઠ વર્ણીની યથાયોગ્ય અન્નજળથી સેવા કરજો, તે તપોનિધિ શ્રી નીલકંઠ વર્ણી ઉંમરમાં તમારા સર્વ કરતાં નાના છે, છતાં તેમને વિશે બાળક બુદ્ધિ ક્યારેય પણ ન કરશો, ગ્રીષ્મ ઋતુમાં વૈશાખ માસ ઉતરતા હું પીપલાણા નામના ગામે તુરંત આવીશ અને હું ન આવું ત્યાં સુધી નિસ્પૃહી તે નીલકંઠ વર્ણી ક્યાંય ચાલ્યા ન જાય તેનું ધ્યાન રાખી તેની રૂચિ અનુસાર સેવા કરજો, હે રાજન, આ પ્રમાણે રામાનંદ સ્વામી મુક્તમુનિના પત્રનો ઉત્તર લખી શ્રી નીલકંઠ વર્ણીના પત્રનો ઉત્તર લખવા લાગ્યા, હે નીલકંઠ વર્ણીરાજ, તમારું કલ્યાણ થાઓ, તમે શ્વેતદ્વીપ ધામવાસી નિરન્ન મુક્તોમાં મુખ્ય એવા મહામુક્ત જેવા તેજસ્વી જણાવો છો, પોતાની તીવ્ર તપશ્ચર્યાથી મનુષ્યોના અંતરમાં બદ્રિકાશ્રમવાસી ધર્મપુત્ર સાક્ષાત નારાયણ ઋષિ હોને શું એવી શંકા ઉત્પન્ન કરો છો, આવા મહાન તથા મુક્તમુનિ વિગેરે સંતમંડળને બહુ જ આનંદ ઉપજાવનારા તમને મારા ધર્મની રક્ષા કરનારા તથા વેદાદિ શતશાસ્ત્ર સંમત બહુ જ રૂડા આશીર્વાદ છે. તમારો પત્ર મળ્યો, તેમાં જણાવેલું તમારું સમગ્ર વૃત્તાંત મેં જાણ્યું, તમારા દેહની સ્થિતિ પણ મેં જાણી. તમારું તપ આ કળિયુગના મનુષ્યોથી ન થઈ શકે તેવું દુષ્કર છે. તમારો વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ, નિયમ પાલનની દૃઢતા, ધર્મ પાલનમાં નિષ્ઠા અને શાંતિ આદિ સદગુણો પૂર્વજન્મમાં સિદ્ધ કરેલા હોવાથી આટલી નાની ઉંમરમાં આ જન્મમાં સહજપણે વર્તે છે. તેથી તેમાં કાંઈ આશ્ચર્ય ન કરવું અને અમને પણ નથી. ધ્યાનમાં તમે જેવા ભગવાન શ્રીકૃષ્ણના નિત્ય દર્શન કરો છો તે શ્રીકૃષ્ણ તેવા જ છે. તેથી તેમના ધ્યાનપરાયણ થઈ મુક્તાનંદ આદિ સંતોની પાસે નિવાસ કરીને રહો અને મારા આવવાની પ્રતીક્ષા કરો. હું વૈશાખ માસ ઉતરતા તમારા સર્વેની પ્રસન્નતા માટે તત્કાળ પીપલાણા ગામે આવીશ. તમે મુક્તાનંદ આદિ સર્વે સંતોની સાથે ત્યાં આવજો. તમને મારા દર્શનની અતિશય ઉત્કંઠા વર્તે છે. તેમાં શ્રીકૃષ્ણના પ્રત્યક્ષ દર્શનરૂપ કારણને હું જાણું છું, પરંતુ અત્યારે માર્ગમાં કાઠી, મિયાણા આદિ ધાડપાડુઓનો ભય વર્તે છે. તેથી અહીં આવવું દુષ્કર છે. માટે તમારે ભુજનગર ન આવવું. જો તમને મારામાં પૂજ્ય બુદ્ધિ વર્તતી હોય તો મારા વચનને આદરપૂર્વક સ્વીકારજો અને ત્યાં જ રહી સંતોને યોગનો અભ્યાસ કરાવજો. હે વર્ણિરાજ, આપના અંતરમાં મારા દર્શનની જેવી ઉત્કંઠા વર્તે છે તેવી જ મારા અંતરમાં પણ તમારા દર્શનની ઉત્કંઠા વર્તે છે એમ તમે નિશ્ચય જાણજો. અને તેથી હું તત્કાળ ત્યાં આવીશ. અને વળી તમે નિરંતર સ્વધર્મનું પાલન કરજો. યશોદાનંદન ભગવાન શ્રીકૃષ્ણના ચરણમાં મારી એ જ પ્રાર્થના છે કે તમારા જેવા ધાર્મિક ભગવાનના ભક્તનો સમાગમ હર હંમેશ મને પ્રાપ્ત થાય. આ પૃથ્વી ઉપર જે મનુષ્યો ધર્મપરાયણ જીવન જીવે છે તે મને અતિશય વહાલા લાગે છે. એકાંતિક ધર્મમાં આસક્ત એવા પુરુષોથી હું અણુ માત્ર પણ દૂર નથી. તેમાં આપના જેવા સંત તો મારે મન બહુ બહુ પૂજનીય છે. આપના જેવા સત્પુરુષોનું ચરણોદક તો ગંગાદિક તીર્થોના જળ કરતાં પણ સ્પર્શ કરનારા મનુષ્યોને તત્કાળ અધિક પાવન કરનારું છે. આ પૃથ્વી ઉપર જે મનુષ્યો આપના જેવા એકાંતિક સંત પુરુષોને જમાડે છે અને પૂજન કરે છે તે જનોને બ્રહ્માદિ દેવતાઓ સહિત ચરાચર આ સમગ્ર જગતને અનેકવાર જમાડ્યાનું અને પૂજન કર્યાનું પુણ્ય મળે છે. હે વર્ણી, તમારા જેવા સત્પુરુષમાં મને જેવી પ્રીતિ છે તેવી પ્રીતિ તો મારા દેહમાં કે આત્મામાં પણ મને નથી. કારણ કે શ્રીકૃષ્ણ ભગવાનની નવધા ભક્તિનો રસ માણનારા ધાર્મિક સંત પુરુષો છે તે જ મારું હૃદય છે. એથી તમારે મારા દર્શન માટે ખેદ ન કરવો. કારણ કે ટૂંક સમયમાં જ પીપલાણા ગામે આપણ બંનેનું નિશ્ચય મિલન થશે. તમારે મારી આજ્ઞા વિના અહીં ભુજનગર આવવું નહીં એવો મારો આદેશ છે. અને જો સ્વેચ્છાથી આવશો તો મનમાં ઈચ્છેલું સુખ તમને કદી પ્રાપ્ત નહીં થાય. મારા દર્શનના પ્રેમમાં પણ તમારે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી મારી સમીપે સર્વથા આવવું નહીં અને મારા આત્મસ્વરૂપ જેવા તથા મને પ્રિય મુક્તાનંદ આદિ સંતોમાં આદરભાવ રાખવો. અત્યંત ક્ષીણ થયેલું તમારું શરીર જેવી રીતે તીવ્ર તપશ્ચર્યા કરવાથી વધુ ક્ષીણ થાય તેવી રીતની તીવ્ર તપશ્ચર્યા હવે ન કરશો. કારણ કે આ લોકમાં શરીર છે તે જ ધર્મસિદ્ધિનું અને ભગવત પ્રસન્નતાનું સાધન છે. ભગવાનની કૃપા વિના માનવ શરીર મળવું અતિ દુર્લભ છે અને એ શરીરને તીવ્ર તપશ્ચર્યા કરી બહુ દુર્બળ કરી પ્રાણરહિત કરે તો ફરી તેને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને તપનું સંપાદન થઈ શકતું નથી, તેમજ પોતાના ધર્મ માર્ગની સિદ્ધિ પણ થતી નથી. માટે હે તાત, મારું વચન માની તમારા માટે નહીં પણ મારા માટે તમારા શરીરનું પોષણ કરવું, કારણ કે હે વર્ણિરાજ, આ લોકમાં મારે તમારી પાસેથી ઘણા બધા ધર્મકાર્યો સિદ્ધ કરાવવાના છે. અસ્તુ, અત્ર ભુજનગરથી રામાનંદ સ્વામીના જય શ્રી કૃષ્ણ. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, રામાનંદ સ્વામીએ આ પ્રમાણે પત્રો લખી કવરમાં બીડી સરનામું કરી વિપ્રવર્ય મયારામ ભટ્ટના હાથમાં આપ્યા. વિપ્રવર્ય તે ઉત્તર પત્રિકાઓ લઈ ફરી તત્કાળ સાતમે દિવસે લોજપુર પાછા પધાર્યા અને મુક્તાનંદ સ્વામીના હાથમાં તે પત્રિકાઓ અર્પણ કરી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પણ નીલકંઠ વર્ણીને સાથે રાખી તેનું વાંચન કર્યું. પત્રો વાંચ્યા પછી શ્રીહરિએ રામાનંદ સ્વામીની આજ્ઞાઓનો સ્વીકાર કર્યો અને ત્યાં જ નિવાસ કરીને રહ્યા. સ્વામીની આજ્ઞા પ્રમાણે સર્વે સંતો નીલકંઠ વર્ણીની પાસેથી હર્ષપૂર્વક સમસ્ત યોગની કળાઓ શીખવા લાગ્યા અને ભગવાન શ્રીહરિ પણ સ્વામીના આદેશને અનુસારે તે મુક્તાનંદ આદિ સર્વે સંતોને સમગ્ર અષ્ટાંગ યોગનું શિક્ષણ આપવા લાગ્યા. ઉપદેષ્ટા ગુરુ ભગવાન શ્રીહરિની કૃપાથી અલ્પકાળમાં જ તે સર્વે સંતો યોગકળાની સિદ્ધ દશાને પામ્યા. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં રામાનંદ સ્વામીએ ભુજથી પત્રોના પ્રત્યુત્તર લખ્યાનું નિરૂપણ કર્યું. એ નામે 55મો અધ્યાય પૂર્ણ થયો.